ભાવ કર્મ થી બંધાય છે. જરાથી બંધાય છે ભાવ કર્મ થી, બીજા નવા બંધાય છે અને ભાવ કર્મ થી આ ઉકળે છે. આ જે દ્રવ્ય કર્મ છે એ જે વગે છે તે શું થાય છે? વગાડતા કે ભાવ કર્મ માંથી જરા કરે, મીણબત્તી માં પેલું મેન જરા કરે, આમાંથી આ ભાવ જરા કરે, સમજ્યું ને? અને ભાવ થી આ ખલાસ થઈ જાય. ભાવ થતા થતા થતા ખલાસ થઈ જાય, એ ભાવ કર્મ. હવે ભાવ કર્મ શું શું સમાય? ત્યાં કે ક્રોધ માન માયા લો રાગ ને દ્વેષ, આ સિવાય ભાવ કર્મ બીજી કોઈ વસ્તુ હોય નહી. જેને કસાય ભાવ કે છે એ ભાવ કર્મ, સમજ્યું ને? અને ત્રીજું રહ્યું નો કર્મ, કે જે ભાવ કર્મ નથી એ બધા નો કર્મ. શું કહ્યું? સંધ્યા પૂજા કરે, વ્યાખ્યાન કરે, બધા નો કર્મ. વ્યાખ્યાન કરતો તે નો કર્મ, વ્યાખ્યાન હોબડતો તે નો કર્મ. આ નો કર્મ સમજવા જઈએ. જો નો કર્મ જો સમજે ને નાની પોણાથી તો બધું આખું જગત જીતી જાય. તમે પૂછ્યું બહુ સારી વસ્તુ નથી, પણ અત્યારે ટાઈમ બહુ થઈ ગયો છે, બહુ લાવું અત્યારે કહી શકાય. હું ફરી વાર કઈ કરીશું. નોકર્મ જો સમજે ને તો બધું બહુ થઈ ગયું. નોકર્મ સમજાય એવું છે નહીં. લોકો તો શાસ્ત્રકાર શું લખ્યું? નહીં જેવું કર્મ, નહીં જેવું કર્મ. સાહેબ નહીં જેવું શું થયા? કોક ને ઢોલ મારી એ નોકર્મ છે. શું છે? વાત કહું. ગુસ્સા વગર કોઈ માણસ કોઈ ઢોલ મારી કરો, બાપ છોકરાને મારી શકે. શું કરે? બાપ છોકરાને ઢોલ મારી શકે, સમજે? હવે ઢોલ એ નો કર્મ છે. જો ગુસ્સો થયો હોત તો ભાવ કર્મ છે. એટલે ગુસ્સો ભાવ કર્મ અને ઢોલ નો કર્મ, બે જુદા જુદા જુદા ભાગ પડી જાય. અત્યારે દસરી અને એટલે છોકરાને એક ઢોલ માટે અને મને અહીં લોકો કહે કે આ એમને શું કહેવાય? ત્યારે મેં કહ્યું કે એમને આ નો કર્મ એટલું જ છે. ત્યાં ટીકડી ઉગ્ર થયા ત્યારે તે તોય ભાવ કર્મ નથી. શું કહ્યું? કારણ મેં જ્ઞાન આપેલું છે. અને ક્રોધ માન માયા લોભ ડિસ્ચાર્જ સ્વરૂપે થઈ ગયા. શું થઈ છે? ચાર્જ સ્વરૂપે હોય ત્યાં તો નવું કર્મ બને. સમજે ને? એટલે બહુ સમજવા જેવું છે. આ વિજ્ઞાન જો સમજી ગયા તો ઉકેલાઈ જાય. મેં તમને કહ્યું હતું ને કે શું પગાર છે? ત્યાં કે 60,000. ત્યારે 100 રૂપિયાનું ભાડું, રોજનું 100 રૂપિયાનું ભાડું થયું ને, ત્યાં મશીન આવવા 100 રૂપિયા લેસ મળ્યા. અને આ માણસ ભાડે આપે 100 રૂપિયા, તે ખૂબ ખૂબ હશે. ત્યાં મને કહે આવી આ જાગૃતિ કેમ રહેતી નથી? કાયા પછી રાખી આવીશ કહ્યું. હવે રહી છે જાગૃત નહીં. હવે સિમંદર સ્વામી પાસે જ જઈ રહેશે. ત્યાં અંદર ત્યાં નજીક પડી રહ્યા છે તે બે જઈ રહેશે આગળ. આખો દાડો દાદા દાદા દાદા કરે. પછી મને કહે છે હવે નોકરી છોડી દઉં. મેં કહું ના ભાઈ, હવે શું કહે નોકરી છોડીએ? તમે સુધાર્થમાં અરે સુરેશ જાણી તો તમારે પાડોશી ધોર નોકરી કરે બિચારો. અને દ્રવ્યકર્મ હશે તો અહીંથી કરશે ને? એ દ્રવ્યકર્મ છે. પેલી મિનિવર્સિટીમાં ગુણ લગાવેલો છે, એમાં ચાલે એવું નથી. આવે દાદા ભગવાન જાગૃતિ હોય છે નથી, એટલે એટલી અજાગૃતિ તો કહેવાય ને. ના પણ ખ્યાલ તો હોય ને, ધ્યાન રાખે નહી. એમને બધું બધું દેખાય અહીંયા, એટલું નહી બધે. હા એટલે ખ્યાલ તો હોય ને શું થઈ રહ્યું છે. એમને પછી પડેલી જ ના હોય. એમને તો એમની અંદર જ પડેલી હોય, બહાર જોડે કઈ લેવા દેવા. અરે બહાર ની કઈ જાગૃતિ જાગૃતિ કરાતી નથી. એ સંસાર વ્યવહાર જાગૃતિ કે બધા હોય ઓછી વખતે હું કહેવાય. ખરી જાગૃતિ તેરી અંદર ની, ખરી જાગૃતિ બહાર ની જાગૃતિ જાગૃતિ કહેવાય. બહાર ની જાગૃતિ તું ગીરી વાત છે રે? જેમકી ગયા તો કે મારા બે છોકરા અહીંયા આવ્યા. ના કહેવાય લોકો પાછા ઝેરી નથી તે ઝેરી નથી તે જાગૃતિ આ તો પહેલા હતી ને એને જાગૃતિ કહેવાય ને. બરાબર. એટલે જે નથી તેને અંદર ની જાગૃતિ કહેવામાં આવે. દાદા ઘણી વાર લોકો નથી નુકસાન થઈ જાગૃતિ ઘણી વાર એવું બને છે ને જેમાં બહાર ની જાગૃતિ શબ્દ ની રચના કરે અંદર ની એટલે લોકો ભાઈ અંદર એ કરે છે અંદર ખાલી મળે છે વેક્યુમ. હા ભાવ કર્મ ને આધારે દ્રવ્ય કર્મ અને નો કર્મ છે. ભાવ કર્મ ના આધારે દ્રવ્ય કર્મ અને નો કર્મ છે. ભાવ કર્મ નિમિત્ત એ ઉત્પન્ન થાય. ભાવ કર્મ ના હોય ના થાય તો એવું વાંધો ના આવે. દુનિયા બંધ થઈ જાય ભાવ કર્મ. એટલે આ ભાવ કર્મ ના વ્યતિરેક ગુણો છે બધા. આ ભાવ કર્મ ના વ્યતિરેક ગુણો છે. હા વ્યતિરેક ગુણ થી ભાવ કર્મ. ના દાદા ભાવ કર્મ વ્યતિરેક ગુણ છે બરાબર છે. હા જે ભાવ કર્મ છે એના ભાવ આ દ્રવ્ય કર્મ ને નો કર્મ ના ગુણો છે વ્યતિરેક ગુણો છે. એ તો બધું પરિણામ છે બધા એના ગુણ નથી. પરિણામ પરિણામ બંધાય છે કેવી રીતે. ભાવ કર્મ બંધાય છે કેવી રીતે. ક્રોધ તો પોતે માને કે મને ક્રોધ થયો ત્યારે જ ને. ખરેખર પોતે ક્રોધ છે નહી. ક્રોધ થાય એટલે થઈ ગયું. આ ક્રોધ થાય બરાબર છે. થયું ના થયું પણ હા હર્યો ધન નામ તો નામ નો હર્યો ઉપર પ્રગટ ના થયું તો ક્રોધ થઈ ગયો. ક્રોધ તો આપડા લોકો કે ને કે મહિને ભાઈ શું દુમાયા કરે કે શું કહે મહિને ભગવાન નહી આવી ને શું કે શું કે મહિને ભાઈ શું દુમાયા કરે છે એમ કે શું કે મહિને ભાઈ શું દુમાયા કરે છે. દુમાયા કરે શબ્દ કઈ થી આવ્યો. મૂળ શબ્દ દુમાયા કરે છે એમ કે મહિને ભાઈ શું દુમાયા કરે છે. તમારી કારકાર કરે છે ફાયદા નહીં એટલે દુમાવી દે. કર્મ ઉદય થયો. ક્રોધ ક્રોધ થતે ભડકો થાય અજવાળ ઉદય થાય ભડકા થશે ને. આ ધુમાયા કરે ધુમાડી થાય કરે. તમને આમ કરી ધુમાયા કરતો હોય ને તેને અક્કલ ગણ છું એ હગ્યો છે. હા ભાઈ આમ કર્યું નહી ધુમાયા કરતો કોઈ જોડે બોલે નહી કરે ને ધુમાયા કરે. દાદા એ મહી ધુમાયા કરતો એ સારું કે બહાર બોલી નાખે એ સારું. મહી ધુમાયા કરતો એ સારું કે બહાર બોલી નાખે એ સારું. અંદર હોય એ પાડોશીઓ આજુબાજુ ના સર્કલ વાળા માટે ધુમાયા કરે તે સારું. બોલી નાખે આપણને આપડી પર પડે એ અગ્નિ આપડી પર નાખે. ચલો એકલો જ ભર્યા કરે ભાઈ ભય પણ આપડા લોકો ધુમાયા કરીશ બોલી નહીં થી. પણ દાદા ભરે તો એને શું ફાયદો. મહી ધુમા કરે પોતે એકલો બળે તો એને ફાયદો તો હશે ને. મોક્ષ મોક્ષ જે કિનારે છે તેના સામે કિનારે જવાનું મળે. એના સામે કિનારે જવાનું મળે. મોક્ષ ના જવા મળે. મોક્ષ જે કિનારે છે તેના સામે કિનારે જવાનું મફત માં મળે. મફત માં ટિકિટ બિકિટ લેવી ના પડે. પણ મોક્ષ માટે શું આવું ઘટે તો આ બે માંથી તમે આ તો પોઝિટિવ જૈમેશ ને લેવાનું છે. ખરેખર તો જે એ પોતે ગુસ્સે કરે તો એને પોતાને જ નુકસાન છે. એવું કોઈ માને નહીં, માને નહીં, પણ એને સમજાવીએ ને સાયન્ટિફિક રીતે દાદા ની દ્રષ્ટિ થી સમજાવીએ ને એને સમજે તો. મન ગમ ખાઈ જાય માણસ, પણ ધુંધવાટ થઈ જાય થોડો, તો એનું શું પરિણામ ભગવાન? ની શક્તિ બહાર થાય છે ને, પોતાની ઈચ્છા નથી ને. અને પેલો તો પોતાની ઈચ્છાથી ધુંધવાયા કરે, પેલો જે ધુમાયા કરે છે એ તો ઈચ્છાથી. આપડે કઈ બોલ ને, શું ધુમાયા કરે છે? ધુમાયા કરે ના બોલ, નહી બોલ કે ધુમાયા કરે ડંકથી. હે ડંકથી? ડંકથી મન ની અંદર. હા ડંકી દો ભાઈ, ધુમાયા જ કરે. એ ધુમાયા કઈ બોલ ને, બોલ ને તારે હળગી ઉઠે. લાકડા હળગી ઉઠે, ગરબો થઈ જાય. દાદા એ ધુમાયા કરે તો એને સામે કિનારો મળે મોક્ષ નો, પણ પછી તો એને અનુસંધાન મળી ગયા ને, પછી રખડી મળ્યો. કેટલા કાળ સુધી વાળું છે ધુમાયા કરવાની જે અવસ્થા છે, પોતાની ઈચ્છા કરીને, એ બહુ જોખમદારી વાળી વસ્તુ છે. મોટી જોખમદારી, રોજ માં જોખમ નથી. એ તો પેલા તો દુભાયા કરતો એટલી તારી દુકાનદારી બહુ હતી, પણ હવે દુભાવત બંધ થઈ ગયું. સર પેલા ધુમાયા જ કરતો, ગુસ્સો કરો નહીં ધુમાયા. મારી અથડી એટલી જ કે નહીં, અને આખી એમ કે મરતા બચ્યો એટલું માની ગયું. એક્સિડન્ટ કઈ પણ એક્સિડન્ટ થયો એટલે મરતા બચ્યું. બીજું બધું એનું પાછું આપણા નહીં સાબે વસ્તુ કેટલો બચ્યો, કેટલો બચાયો, કેટલો નહીં બચ્યો, બચ્યો આપણા નહીં સાબે. એક્સિડન્ટ થયો એટલે મરવો જ જોઈએ, નહીં મળ્યો કે નહીં હિસાબે. દક્ષિણ પારા મળી આવે કે ભાઈ જુઓ આ હિસાબે, ક્યાં હિસાબે તમે આગો, આ હિસાબ ક્યાં હિસાબ મળો. એક મહિનો સજા થઈ છે દાદા, એક મહિનો પડ્યા રહેવાની ચિંતા. પહેલી કેમ ના કરી, મોડી કેમ ના કરી, હમણાં કરી, આપડે રસ્તા માં બધા મળે ને તારી કામ. પાટલું કરે તો આગો બાજુ ના થાય. મેલ પૂરો થાય એ ટિકિટ માં કમ સુધી હાર્ડ પોઈન્ટ આજથી વિરુદ્ધ ચાલ્યો, એ ટિકિટ લઈ લે આજથી વિરુદ્ધ ચાલુ. પાત્ર બે એટલે જેમ ઠીક લાગે તેમ અનુકૂળ આવતો બે બેસીને દેખાય ના ચાલે હા એકલા નિકાલ કરવા રસ્તો યાદ છે ભગ્યા કઈ જાય એના કરતા આવડાવ તો બહાર આપી દેશે હીરાબેન ને મીણબત્તી ની વાત કરી. મીણબત્તી ની વાતો ગમી ત્યાં જે હીરાબેન હીરાબેન જે હતા ને પેલા હીરાભાઈ આપડે પાસે કહ્યું હકીકત જ ના કહી આ શરીર શું છે એ શાનું બનેલું છે કારણ કે આઠ કર્મ નું પોટલું છે આ તો શું છે આ મીણબત્તીમાં બેતાળી કર્મ હોય છે આઠ કર્મ શું મીણબત્તી કયા કયા કર્મ કે એક દોરો એ દોરો પાછો હરગે એવો કેવો બીજું પાછું એ દોરાને હેલ્પ કર્યા હરકાવડાવે બીજું પોતે પોતે હગીન પણ ખરાબ થઈ જાય એવું આયુષ લઈને આવેલી આયુષ લઈને આવેલી એટલે જો એક દોરો એક અજવાળું મીણ અને આયુષ અને ચાર આપડે આ એને ઘાતી કર ના હોય એને અગત્ય ને આપડે અગત્ય ચાર એને ઘાતી કરવા ઘાતી કરવી જીવતું હોય તો ઘાતી કરવું એટલે જ્ઞાન આવરણ દત્ત ના આવરણ એ બધા ઘાતી કરવું એટલે આત્મા નો ઘાત કરે પણ આ તો બહુ સરસ દાખલો છે અત્યારે સાતર પછી આપ્યો નથી એવો પહેલો વખત સરસ લાગી ગયો ચાર કર્મ આત્મા નો ઘાત કરે ચાર કર્મ જે છે આત્મા નો ઘાત કરે ઘાત કરે ઘાતી કર્મ ઘાતી કર્મ કયા કયા જ્ઞાનાવરણ દર્શનાવરણ બહુ નિરંતરાય અને બીજા ઘાતી એટલે નુકસાન ના કરે નુકસાન ના કરે એટલે આ ચાર કર્મ જ છપાવવાના છે બીજા કરતા એને નિકાલ જ કરવાનો સંભાવે સંભાળ નિકાલ ના કરે તો એ બગડે આરામથી સુઈ જાવ ને આજે હસાતા વેદની આવી બધા કુક ના કરે તો ના કરું પછી બધા ગુંબાડી લે અત્યારે વેદની આવતા તેરા આખું ગામ ભેગું કરે ગામ તો કોણ આવે છે સાબુ તમે જોયો ને તો તમે તાવ થઈ જાય એ સાબુ કરે તાવ તમે ત્રાગુ એટલે તો ત્યાં સુવાળ માણસ ને તાવ થઈ જાય એ ત્રાગો હું હું હે નવ ગોળ નમસ્કાર કરું હું સમજી દઉં કારણ ત્રાગુ કરવા મળ્યું ત્રાગુ એટલે શું દાદા ત્રાગુ એટલે શું પૂછે દાખલો આપો દાખલો આપો ત્રાગુ એટલે સ્ત્રી પુરુષ નો વ્યવહાર તો હોય છે ને દેવ સમાન રીતે બંને સમાન સુખ આપવું જોઈએ. સુખ ના પાતો એક વખત તો તું ગુમ પડે તો હવેડવા ના આવું. શું કહું? સિગરેટ ઓફ મારું આપું સુખ આપવું નહીં બધો ઓફ મારું. અને જયારે તારે સુખ જોઈતું હોય ત્યારે તાપુ કરીને લેલું, મારી ડબડાઈ ફરી ને તો ફાન કરી લેલું. એના કરતા હિન્દુસ્તાન લોકો આ આવડે મોટું છે. તમને ના તમારો સૂક્ષ્મ રીતે દાદા થતું હોય. હે બાકી ત્રાગો તો મેં જોયું ને હજી હોતા કોઈ નાખે દબાવવા માટે હું તો બેઠેલો અને એમના ભાઈ ને દબાવવા માટે કુદી કુદી કૂટવા મારી ભાઈ વિધવા થઈ રીતે તો ભાઈ પણ પડાય લેવા એટલે પેલા ભાઈ ખબર કે વિચારે પછી એના ભાઈ ને સમજી ગયો કે આ ભાઈ બિચારો ગભરાઈ ગયો છે. એટલે મેં ભાઈ ને શું કહ્યું કે આ તારા બહેન ભલે કૂટે છે કેટલી સિસ્ટમ કેટલી સરસ છે. સમજી ગયું ભાઈ મારી સિસ્ટમ જોઈએ છે. મારા પીભર ગયા છે આ લોકો સિસ્ટમ જુઓ તમે બરોબર. એટલે ભાઈ તમે કહ્યું આવું ભાઈ આવું ફોટોગ્રાફી લઈને કે ને કે સારી સિસ્ટમ છે મને કૂતરી ભરે ને કેવું એટલે ડાકીઓ ભજે ને તારું નથી ખબર પડે એવું નહી કર્યું ને. આ કશું થયું ના હોય આમ થાય આમ આમ એટલે મેં તાર ભાઈ ને કહ્યું ઉઠાઈ લે જા એમ પછી આમ રસ્તે કાઢતા પડી ગયા એમાં કઈ હોય રહેવાનું હતું હોય છે આપડે કઈ આ ચેરી તમને આપી દઉં તક ના એસી અપાય જેટલું અપાય જે રીતે અપાય એવું આપી અપાય એવું ના રીતે બીજું મારે અપાય પ્રાગા નું પરિણામ શું જાનવર માં જતું છે જાનવર થઈ નઈ કઈ બધા ક્લાસ બધા ચાર ભગવાન છ ભગવાન આઠ ભગવાન અંડરગ્રાઉન્ડ ક્લાસ માં ઓવર બન જાનવર જતા ભાગવા વાળા. અરે જયારે ભાગુ કરે ત્યારે એની જે એટીટ્યુડ હોય જાનવર ટાઈપ ની કહેવાય ને પાતળતા ટાઈપ ની કહેવાય ને એટલે જાનવર ગતિ ના હોય. સારું ત્રાગુ દીધું જશે સારું ત્રાગુ બહુ સારું ત્રાગુ નહીં દાદા ત્રાગુ નહીં મારું તારીખ 9/6/86 જે છે ને ત્યાં સવારે અમદાવાદ કે ન પડે તો દાદા યાદ રહે અને આજ્ઞા ના પડે તો ચાલે કેમ ચાલે ના પડે ચાલે એમને ના પડે ચાલે પૂછી જવાબદારી પુરુષો ની જવાબદારી અને સ્ત્રીઓ ની જવાબદારી માં શું ફેર દાદા દાદા ખ્યાલ રાખીને ખાવાનું કરે દાદા યાદ રહીને ખાવાનું કરે તમારે ખાવાનું એવું નહીં થાય તમારું ચિત્ર દાળ મન શાક મન સમન તેમાં રહ્યા કરે એ લોકો સાહજિક પણ કામ કરે એટલે દાદા માં રહ્યા કરે આખું જ્ઞાન મળ્યા પછી આજ્ઞા ના પાડવાની જવાબદારી શું ખેતરમાં લાવી આવ્યા પછી ખેડી કરી ખાતર બાતર નાખી પછી અનાજ લાવ્યું હાથ પડ્યો ઉગી નીકળ્યું પછી આપડે જોવા ના જઈએ બે મહિને પછી શું થાય કશું ના મળે કશું ના મળે ફળ ના મળે એ દેખાય છે આમ થઈ જશે ખબર છે ના હોય ખબર સત્સંગમાં આવે કોઈ ને આજ્ઞા ના પડે તો સત્સંગમાં બેઠા એનું ફળ તો મળે ને દાદા મળે સત્સંગ બેઠા એનું ફળ મળે છે જાય મળે શું લાભ થાય આમ લાભ શું થાય કોટ ના જાય સામાન પર પોતાની પાસે સામાન કોટ જાય ને દુકાન માં કોટ જાય દુકાન નફો મળે પણ ખબર પડે છે અમુક અમુક જગ્યાએ આજ્ઞા ચૂકી જવાય છે કે નથી પડાતી એ પણ ખબર પડે છે એ કયા પ્રકારની જાગૃતિ કહી શકાય આજ્ઞા જેટલી પડાવી એટલી પાડવી અને ના પડાવી જો આપણને ખબર પડી હોય ત્યારે માફી માંગી લેવી પ્રતિકોણ કર્યું કે દાદા આપણે પ્રતિકોણ કર્યું ફરી આગળ નહીં થવા દેવું બોલું તો આવી રીતે હોતા મેળવે તો થાય કામ પોતાનો નિશ્ચય આજ્ઞા પાડવાનો જ છે તેમ છતાં પણ અમુક વખતે ચૂકી જવાતું હોય છે એ પછી તરત ખબર પડે છે કે આટલું આમ જતું રહ્યું તો એમાં ક્યાં કચાશ છે કચાશ ને ક્યાં દીકરી કચાશ છે ને આત્મવી રહ્યો છું જેટલું આત્મવિર્ય છે એટલું પાડી શકાય નહીં પાડે એને માટે આપડે કેવું છે કે મત સનાતન કરું છું, મહાત્મા આવું છું, ફરી આવું નહીં કરું. એ પણ થાય છે, જેટલી આજ્ઞા ચૂકી ગયા એની સમાપ્ત થાય છે. પણ ખરેખર તો એક્ઝેક્ટ આજ્ઞામાં રહેવું જ જોઈએ અને રહેવું જ છે એવો નિશ્ચય છે, તેમ છતાં પણ આવું કેમ થતું હશે? મજબૂત તબિયત સ્ટેશન જાય પેલા સ્પીડ સ્પીડ થી ના પાસે એને શું કામ તબિયત છે, બે વીર્ય ઉત્પન્ન છે. અરે આત્મવીર્ય તમે બરાબર સમજાયું નહી દાદા? વિટામિન આત્માનું વિટામિન લેવું પડે, બરાબર સમજાયું નહી? રોટલી ખાય દેહ નું વિટામિન રસ રોટલી ખાવું તે દેહ નું વિટામિન તમને કયું વિટામિન ગમે? રસ રોટલી વાળું ગાડી મેળે તો સહન થાય નઈ ને બસ. આત્મા નું વીર્ય વધે એ માટે આ એક જ રસ્તો બસ, કે આત્મા નું વિટામિન મળવું જોઈએ. જ્ઞાની ની સેવા એટલે નજીક માં, સેવા ભલે કે ના ભલે પણ નજીક માં રહેવું. એ તો નિરંતર એક ભાવ રહ્યા કરે છે, પણ છતાં પણ અંદર એમ થયા કરે છે કે આટલું બધું નજીક રહેવાનું મળે છે, સાનિધ્ય વધુ મળે છે, સત્સંગ પણ વધુ મળે છે, છતાં પણ એવી કઈ કચાશ છે, કઈ ભૂલ રહી જાય છે, જેથી જોઈએ એવું આમ ઉપયોગ પૂર્વક જેને કહીએ એ રહી શકાતું નથી. કરી દઉં છોડી દો તો બને અંદર નિરંતર આમ ડંખ્યા કરે કે આજ્ઞામાં કેમ રહેવાતું નથી, નિશ્ચય છે ગમે તે ભોગે રહેવું છે, એમ છતાં પણ એવી કઈ કચાશ રહી જાય, કઈ ભૂલ રહી જાય છે. આ રામજનમાં જે લોન લોન લીધી હતી ને બેંક ઓવરડ્રાફ્ટ લીધા તે પાછા વાળવાની સમજણ હતો લેત નહી તમે, આ તો લીધી છે ને શું થાય ભરપાઈ કહ્યું પણ એટલે ઘણી ખરી શક્તિ એમાં વાપરી જાય. કઈ જાતના ઓવરડ્રાફ્ટ લીધા છે. રાવલ સાહેબ પૂછે છે, જે જે ચીજો ક્યાં છે ને એ બધા નવો ઓર્ડર અત્યારે બધા મને કહ્યું કઈ ચીજ ક્યાં છે તને કઈ ચીજ ક્યાં છે ફરતા ફરતા જોતા જોતા નીકળ્યા એના ઓર્ડર છે. બાકી અત્યારે બહાર નીકળીએ ને જે ખેંચે છે એના ઓર્ડર બાકી છે. તને ભૂખ લાગી હોય હું તો બધા ફરતો ફરતો જતો હોય કોણ ખેંચે પેલું. ઓવરડ્રાફ્ટ બંધ ક્યારે થાય? બધા ચૂકવી દેવા પડે. બધા ચૂકવી દેવા પડે પણ અત્યારે તો એવું બને છે કે બહાર નીકળીએ તો ખેંચાય ખરો, પછી તરત પાછું આવે. કાપડ ની દુકાન હોય ત્યાં ખેંચાય, તરત પાછું આવે, તરત જ. જયારે પેલા શું બનતું હતું ત્યાં ત્યાં ચોટી રે, પાંચ મિનિટે દુકાને પણ ઉભા રહીએ. થોડું ઓછું દેવું ઓછું થાય એટલે પછી આપડે બહુ એ ના રહે. તો ચડકાવે નહીં, બહુ ચડકાવે નહીં. બધું થઈ ગયો ઓર્ડર બધા. હવે હજુ કોઈ જગ્યા વધારે છે એ ખબર પડશે ને. ઓવરડ્રાફ્ટ ચૂકવવા જ પડે કે જ્ઞાન થી ઉડી જાય? ઓવરડ્રાફ્ટ ચૂકવવા જ પડે કે જ્ઞાન થી ઉડી જાય? ભરતભાઈ જ્ઞાન જોરદાર હોય તો ઓવરડ્રાફ્ટ ને બારી ના નાખે. પેમેન્ટ કરવું પડે. જ્ઞાન તમારું જ્ઞાન બહાર નહીં, અમારું જ્ઞાન બહાર. તો એનો અર્થ એ થયો કે આપણે જે ઓવરડ્રાફ્ટ લઈને આવ્યા છે તો એનો જ હિસાબ થયો ને? ઓછા થઈ ગયા ને ત્યારે જે બે રન કરતા નહીં કરો એમ. ગળા કરતા 10,000 છે, 15 છે, બધા છે. જ્ઞાન લેવાથી શું ફરક પડ્યો? તો પછી જ્ઞાન લેવાથી શું ફરક પડ્યો? નવા ચાર્જ ના થાય. નવું ચાર્જ ના થાય, જૂના ઉકેલ આવે. પેલું નવું ચાર્જ થાય, જૂના ઉકેલ ના આવે. તો પૂછેલું જ છે. આ તો હોટા ભરવાના સુખ હાથે, અંદર ના શાંતિ હાથે. અંદર ના દુઃખ હાથે ઓરડ્રાપ લેવાના, ભરવાના. તમારે લેવાનું દુઃખ મટાડવા હવે ઓરડ્રાપ લેવા. તમારે ઓરડ્રાપ ભરવો પડે? કયો ખાતે તમારે ક્યાં આવે ભરવો પડે? હોય તો પછી શું થાય? ઓવરડ્રાપ ચૂકવતી વખતે કઈ જાગૃતિ રાખવાની? ભરતભાઈ એક જ જાગૃતિ હશે, એ જાગૃતિ બીજી કઈ? જ્ઞાન મળ્યા પછી ઓવરડ્રાફ્ટ વધે ખરા? કોઈ વધારે એવા જોરદાર માણસ વધારે કરો. કોઈ ઉપયોગ હતો તે સુપ્રિન્ટેન્ડન્ટ, સુપ્રિન્ટેન્ડન્ટ હોય તો ના કર્યા મારી પડી. એ લોકો વધારે કરો. શું તો એ ઓવરડ્રાફ્ટ ન વધે જ્ઞાન લીધા પછી ઓવરડ્રાફ્ટ કઈ રીતે વધે? એની સી ભૂલ થતી હશે જેથી ઓવરડ્રાફ્ટ વધી જતા હશે. અજાગૃતિ અજાગૃતિ હેલો અમદાવાદ ના પાર નહી ઓવરડ્રાફ્ટ ને લીધે જાગૃતિ નથી રહેતી અને જાગૃતિ નથી રહેતી એટલે ઓવરડ્રાફ્ટ વધે છે. આ કયા પ્રકાર નું રિલેશન? દીપક પૂછે. એમના જ રિલેશન છે. કાર્યકાળ નો રિલેશન છે. કાર્ય થી કારણ થાય, પાછું કારણ માંથી કાર્ય જન્મે. આ ઓવરડ્રાફ્ટ જેમ બને તેમ જલ્દી થી ભરપાઈ થઈ જાય એ માટે સૌથી સરળ રસ્તો કયો? પાણી ની સપાટી હોય ને પડતું મૂકે એટલે સરળ. સપાટ પાણી પણ કાળા ટેકરા વાળું પાણી નઈ, સપાટ પાણી બિલકુલ લેવલ માં, લેવલ વોટર. ઊંચું ઊંચું ના હોય, ટેકરા કાળા ટેકરા વાળું પાણી ના હોય. એટલે શું કે છે? આ કાંકરિયા તળાવ લેવલ વાળું પાણી હોય ને, પાયલ બધા સરખું જ હોય દરિયામાં. સમજાયું નહી કે ભાગડિયા તો હેલો વાત કરી. ભાગડિયા મેં દુઃખી માં એટલું બધું આવી ગયું. આમાં લેવલ માં આવી જાય કે ડુબકી મારે લેવલ માં અજ્ઞાની ને ડૂબકી મારવાની અને જ્ઞાની માં આ પાણી ડૂબકી મારવાનું. અજ્ઞાની મારે ખરો વિચાર ક્યાં જાય? કોકરિયા મારતા નહીં મારતા રોજ રોજ એક વાર જ્ઞાની આવી રીતે મારવાની. સંભાવ છૂટે નહી મારે સારો સંભાવ. દેહ વીર્ય વધે તો અને જે બન્યું એને ન્યાય કે બન્યું એને ન્યાય કે. તમે દુકાનદારને પાણી નોટ આપી, તમને નવ પાછા આપ્યા રૂપિયા, એક રૂપિયા નો સામાન આપ્યો પાણી નોટ, નવ પાછા આપ્યા તમને, એટલે પછી ઝઘડો થયો પછી પેલો નાકલ હોય પછી બની શું કરવું પડે? આપણે હિસાબ કિતાબ કરવો, હિસાબ કરવો પડે, હિસાબ કરવો પડે. વેપારી જોડે, વેપારી જોડે હિસાબ કરવો પડે. લેવડ દેવડ નો, લેવડ દેવડ નો. વેપારી ભાઈ આપડે માલ સામાન જોતો હોય છે તો રૂપિયા નો લીધો સામાન નવા પાછા ના લઈએ ને નવું આપણે.